ગુણાકાર ઘર થી જાય ને ગુણાકાર અત્યારે તમે ઓફિસ માં સત્સંગ કરો છો એમાં તમે કહો છો કે એક ટોકમાં અમે સાંભળ્યો છો કે સ્ત્રીમાં ન્યાય બુદ્ધિ નથી નો હોય એ જરા સમજાવો એના અર્થ શું કપટ ની વાત ચાલતી હતી ને એના ઉપર કપટ ની વાત ચાલતી હતી દાદા એ તો કહે છે પુરુષો નું એવું હોય શિક્ષા પણ કહે છે પુરુષો નું એવું હોય ના પુરુષો એવું કહે બધા છોકરા ને એટલે અપમાન ને ઘર વધારે સપોર્ટ નથી મોટા મોટા ઝાડ નથી જોવા આપણે, તમારે એ જવું હોય તો અહીંથી 7 કલાક જવાનું છે કે આ સાસણ દેવદેવીઓ છે એ બધું રક્ષણ કરે છે, આપણા ધર્મોનું રક્ષણ કરે છે. તો હિન્દુ ધર્મના કેટલા મંદિરો તોડ્યા મુસલમાનોએ, તો ત્યારે સાસણ દેવદેવીઓએ રક્ષણ નહીં કરેલું. એવું રક્ષણ નહીં કરતું મંદિરો તોડી હોય કે ધર્મ ઉપર આફત આવે માણસના ધર્મ ઉપર ત્યારે રક્ષણ કરે, ચિંતા નાખી. આ તો બંધ ચાલ્યા છે, આમને તમને પછી તો તોડ્યો હવે પેલા એ તોડ્યો હવે ચાલ્યા છે અને ઘણા ખરા તો જેને બંધાવ્યું હોય ને મંદિર એ જ મુસલમાનો જન્મી આ મોત તોડે એવું આ જગત છે. મેં મંદિર બાંધ્યો કેમ એવું થાય દાદા આવા બી આ જગત આવ્યું નામ આવતા જે સારો કુવો બન્યો હતો તે કુવો પૂરો કરવા સુધી ખોજ ખોજ કર્યો અને પછી જગ્યા મરી ગયો રહ્યા કે અહીં ખોટો છે કરવો કે એની માંથી કેટલા છ ખાડા થાય એટલે પાછલા ખાડા છૂટા જાય છે નવા ખાડા ખોટતો જાય. આ જેમ કે પાછો ખાડા એ રાખતો નથી પેલા ખાડા પૂરા કરી જાય અને આ જ્યાં જાય તો નવો ખાડો થતો ભગવાન તો અને ઓમ પરમેશ્વર ભગવાન તો એક આપણે નમસ્કાર વિધિમાં બોલીએ છીએ ને ઓમ પરમેશ્વર ભગવાન તો કાર્ય કરતા છે અને ઓમ પરમેશ્વર ભગવાન તો થોડા વખત પછી કાર્ય કરતા થયા એનું કાર્ય કરતા દાદા કલેક્ટર થઈ ગયો હોય જે કલેક્ટર કહેવાય અને પેલા થવાના કલેક્ટર એ થવાના કલેક્ટરને આપણે બધું કરીએ છીએ જેથી બધું છ પેલા કાર લાગશે. અત્યારે કોણ છે પંચ પરમેશ્વર ભગવાન તો બહુ કોણ કોણ નામ છે પંચ પરમેશ્વર એટલે શું કે તારી હમતાજી પાંચ પહેલા નમસ્કાર કરીએ છીએ પાંચ પરમેશ્વર પાંચ નમસ્કાર કરીએ છીએ એ પાંચ પરમેશ્વર દાદા આપણે જયારે નમસ્કાર વિધિ કરીએ છીએ ને ત્યારે પહેલા ઓમ પરમેશ્વર ભગવાન તેને કરીએ છીએ અને પછી પંચ પરમેશ્વર ભગવાન કરીએ છીએ કેમ એવું આપણે નમસ્કાર ગુરુમાં પહેલા ઓમ પરમેશ્વર ભગવાન નમસ્કાર કરીએ છીએ કે જે અત્યારે નથી અને પછી પંચ પરમેશ્વર ભગવાન કરીએ છીએ કેમ એવા પ્રમાણે જે પછી આગળ પછી કોઈ કિલો ક્યાંથી નથી આવે તો ફક્ત પેલા થવાના છે પેલા થઈ નાખે થવાના છે એને અડગ ના કરે તો લોકો જોવો જોવો એવું લાભ ના મળે શું કહે ઓમ ચંદ્ર નો પાસે આ પહોંચે તો નથી બનાવ્યું ઓમ ચંદ્ર ઓમ ચંદ્ર અત્યારે ખબર નહી પડતી ઓમ શું છે ને અત્યારે ચાલો પડે ને ઓમ ઓમ ની સ્વીકારો એટલી વખત હતી એવી ચાલી ને ચાલી છે જો કોઈ સીધી છે શાંતિ હોય વિચારણા કેવી હોય સમજાવો નાની દુઃખ વિચારણા એક આપણો શરીર પદ છે ને નાની ની ગુપ્ત વિચારણા કોઈ સમજી શકે નહીં હમણાં ના પાણી લાવ્યા પીધી કયું કદી તમારું વ્યવસ્થિત નથી આવવાનું આવતું તમે ખરા આપો પણ તે તમારો ઉદય હોય તો હું તો થોડો ઓછો વ્યવસ્થિત આમ હોવું જોતો પણ એવું થતું નથી ને એવું બનતું નથી આટલું ચારે બધું થાય તો બધું થતું હોય બોલાય એટલે થાય દર્શન કરવાનું હોય એમને નિશ્ચિત થઈ જાય બાજુ આમ હોય તો બહુ જ છે ત્યાં ગયા પછી બધું થાય ને જે તમારી સાથે અત્યારે બેઠા છે એ અમારી સૌથી મોટામાં મોટી યાત્રા. હાને કઈ જવાની જરૂર નહીં, તમે ત્યાં જ્યાં જાઓ તો મારી જોડે આવો ને બીજી યાત્રા. મારો પ્રોગ્રામ હોય બધી જોડે હોય તો થાય, પછી અમારી જોડે જ્યાં જાય ને આજે અહીંયા મોટા મોટી જાય. તમે કહો છો તો અમે કેન્સલ કરીએ. આ રીતે અમે આ બધા સંશો બધો બરાબર થતી ગયો કેન્સલ થઈ જો આવ્યા તો તમે સરકાર આગળ રહેવાનું નથી. જો આવ્યા પછી આ ઢાકા માટે આવ્યા પછી સરકાર આગળ રહેવાનું નથી. એ તમે બધા લગ્ન માં જે ગયા ને પેલા તમે જતા એ બધા દાદા ને ઓળખે છે? હવે ઓળખે નહીં. એ તો સમજે કે આ પવિત્ર પુરુષ એટલે ગતિ જાય ઓળખાણ નહીં પડે એમ ને. પવિત્ર પુરુષ એટલે ગતિ જાય બીજા એવા પછી લોકો અટેક કરે મનમાં વળે ના કરે મનમાં કરે તો આ એક ગતિ જગા તો પવિત્ર છે સંપૂર્ણ પવિત્ર છે ભગવાન કે તમાર માન્યા છે યાર ભગવાન એમને મનમાં પોતે જ ભગવાન કહેવાય એવું એમને લાગે. નજીક ના રહી ગયા અમે પાવી ગયા દાદા, પેલા નજીક ના બધા રહી ગયા અમે પાવી ગયા. ખબર નથી માને છે ના માંગ કામ કરે છે બહુ વાળી વાપરવું ના પડે કારણ કે વોકિંગ ડિસ્ટન્સમાં જ છે. સમજાવો સમજાવી આપણે સનાતન સુખ હોય છે, શાશ્વતિક સુખ હોય છે, શાશ્વતિક સુખ અમે કરી આપીએ. ભગવાન અને ભગવાન પીડી એટલે ઉદયન માર્યો વળ્યો છે, પણ જોઈ રહ્યું કીધું ડિપેન્ડન્ટ વિચાર્યો ઇન્ડિપેન્ડન્ટ જેને આપણા લોકો એસ્ટોરિક જે છે ને જરૂરી છે સ્વપ્ન એનું કારણ શું? 15 વર્ષ થઈ ગયા તો કેમ સપનામાં રિટેન થઈ ગયું થઈ ગયું ધંધો છે છોટા પાડવા ને એ ધંધો છે એમ કહેવાય સારી નથી તો એને તો સારું જોઉં છું અને સારું છે એ ગણતરી નથી એટલે સારું છે સારું જે ન હોય એને શું કે ગુણામાં આવ્યું બીમાર કેસે આપણે ઘરમાં રહે આપણે ઘરમાં હવે મને ચાલુ કે નહીં ચાલુ કે આ બાબો મારો આ ધણી મારો આ સાસુ મારે તારા જોડે નહીં થાય ધણી વખતે તારા મને તારા માની જતી બીજી એમની તું ગાંધીજી સગરો આવી તું એ ખરે તો તારા ને તે માની દીધું લોકો જે હિસાબ હતા એ લોકોને ભૂત રહી ગયો કરે એવું ભૂત થાય ભૂત બધું એવું લાગે છે ને એ કહું છું એવું ભૂત થાય એવું લાગે છે લોકો છે પણ આપણે પણ સમાજમાં બેઠા છે થયા જ નથી લોકો કહે પણ આપણે સમાજના બેઠા છે એટલું થાય જ નહીં સમજવા આપણે સમજાવું માની લઈએ શું છે એવું કહું આપણે સમાજમાં બેઠા છે એટલે માનવું જ પડે ને સમાજ કોણ છે સમાજ ને જે આપી પોતાનું હોય તેને આપણે માનવું જોઈએ સમાજમાં સમાજમાં રહીએ તો પોતાના મળે ને મારા વાઈફ મારું ઘણું જ પડે ને સમાજ શું છે એ પોતાનો કેટલો દાખલો છે ધ્યાન જ છે આ ધ્યાનોનો વાઈફ પોતાની હતી જોયા આગલા ત્રીજ દિવસ જીતો ને મારી બેન મારી બેન તમે કેમ માર્યા આજે નંબર તો ન લેવાનું છે, શું કરવાનું? બધા કે છે કે આ લેણ દેણ ના બધા સંબંધ છે, તો આ જીવનમાં કોઈનું લેવાનું ના થાય એને માટે શું કરવું? એને લેવો જ નથી, કોઈનું લેવા જ કરાવે. હું કોઈ છોડવાનું મારી છે ત્યાં ચિંતા જાય ત્યાં પછી મારી બરાબર છે. વ્યવહાર ને લીધે આપણે કહીએ મારો છોકરો કે એવી રીતે વ્યવહાર માં આપણે છોકરું લઈએ જ ખરા, પણ એ લઈએ વ્યવહાર ને વ્યવહાર જાણીને લઈએ કોઈ આવતા જન્મમાં તો આપવું જ પડે ને. ખરેખર લઈએ તો આપવું, આ તો લઈએ જ નહીં, એ આપેલી જોતા જ લઈએ, આપેલી જોતા જ લઈએ. અત્યારે ગાયો જે આપણને આપે અને પછી લાઈન ને જે હિસાબ જીતવાની એટલે ગામમાં દુઃખી જ છે. તારું ડ્રાઈવર જો થઈ જાય રહી પણ એવું ગામ અત્યારે એમાં એવી અત્યારે મારું બોલવાનું મજા રાખે એટલે મીઠા એવું લાગે ને એટલે મમતા તો સંસારમાં હોય એટલે કોની નથી હોતી ના આ ભોળા લોકો નથી આવે અને આ તો લીધા બહુ કાપતા બહુ ભોળા લોકો મને મંચાલ માપદાર મને બીજો કરવું ખરો સત્તા કરી દે નહીં બોલાવે લાઈફ જીવો દુનિયામાં તો એવો માણસ છે કે જેને ટેન્શન લાઈફ